ಸ್ತಾವತ್ ಕ್ರೀಡಾಸಕ್ತ ತರುಣಸ್ತಾವತ್ ತರುಣೀರಕ್ತ ವೃದ್ಧಸ್ತಾವತ್ ಚಿಂತಾಮಗ್ನ ಪರೇ ಬ್ರಹ್ಮಣಿ ಕೋಪಿ ನ ಲಗ್ನ ಭಜ ಗೋವಿಂದಂ ಭಜ ಗೋವಿಂದಂ ಗೋವಿಂದಂ ಭಜ ಮೂಢಮತಿ ಪುನರಪಿ ಜನನಂ ಪುನರಪಿ ಮರಣಂ ಪುನರಪಿ ಜನನೀ ಜಠರೇ ಶಯನಂ ಇಹ ಸಂಸಾರೇ ಖಲು ದುಸ್ತಾರೇ ಕೃಪಯಾ ಪಾರೇ ಪಾಹಿ ಮುರಾರೇ ಭಜ ಗೋವಿಂದಂ ಭಜ ಗೋವಿಂದಂ ಗೋವಿಂದಂ ಧಜ ಮೂಢಮತೆ ಭಜ ಗೋವಿಂದಂ ಭಜ ಗೋವಿಂದಂ ಗೋವಿಂದಂ ಭಜ ಮೂಢಮತೆ ગયા શુક્રવારે આપણે અગ્રે વહની પૃષ્ઠે ભાનુ રાત્રો ચિબુક સમર્પિત જાનુ કરતલ ભિક્ષા તરુતલ વાસ તદપિન મુંચત્યાશા પાશ એ વિશે સાંભળ્યું. એમાં કહેવાનું એ હતું શંકરાચાર્યજી મહારાજનું કે પંચધૂણી તાપે કોઈ આશ્રયનું સ્થાન ન રાખે, ખાવા પીવાના કોઈ વાસણ કે પદાર્થ ન રાખે, હાથમાં ભિક્ષા હાથમાં જળ પીએ, જ્યાં ત્યાં ભૂમિ ઉપર પડી રહે, એવા તપ કરે ત્યાગ કરે કે હઠયોગની સાધના કરે તો પણ આશા તૃષ્ણા વાસનાનો જે પાશ એ છૂટવો કઠણ છે. માટે જ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે, જે કામ તપ ત્યાગ યોગ સાધનાઓ નહીં કરે એનાથી અનંત ગણો કામ સીધું સાધું લાગતું એવું ભગવાનનું નામ સ્મરણ કામ કરે છે એવી વાત શંકરાચાર્યજીએ કરી. અને એના સંદર્ભમાં આપણે ઉપલેટાના સૌજી શાસ્ત્રીની સરસ પ્રસંગ આપણે સાંભળ્યો કે કેવી રીતે નિર્દોષ થઈ અને ભગવાન સ્વામિનારાયણના ચરણને પામ્યા. મૂળ કહેવાનું કે મનુષ્ય જીવન મળ્યા પછી કરવાનું આ છે કે જે સૌજી શાસ્ત્રી કરી ગયા, પણ જીવ એ નથી કરતો. બધા ભક્તિની વાત સાંભળે છે, નામ સ્મરણનો મહિમા સાંભળે છે, પણ સાંભળ્યા પછી કેટલા જપ કેટલા કરે છે. જીવન કઈ રીતે જાય છે વિચારો. જેટલું સંભળાય છે એટલું કાંઈ સમજાતું નથી, જેટલું સમજાય છે એટલું કંઈ આચરણ થતું નથી. કરવા જેવું ભજન ભક્તિ છે, પણ લોકો કઈ રીતે જીવન વિતાવે છે? તમે આટલા વખતથી સત્સંગ સાંભળતા હો એટલે ખબર જ હોય ને કે ભાઈ જીવન કેવી રીતે જીવવું, કરવા જેવું શું છે. એ બાબતમાં કાંઈ એમાં કોઈ અજ્ઞાની નથી, પણ છતાંય જીવન કેમ જાય છે, કઈ રીતે જાય છે એ વાત હવેના શ્લોકમાં શંકરાચાર્યજી કરે છે કે બાલસ્તાવત ક્રીડા સક્ત, તરુણસ્તાવત તરુણી રક્ત, વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન, પરે બ્રહ્મણી કોપિન લગ્ન. બાલસ્તાવત ક્રીડા સક્ત, બાળક જ્યાં સુધી એટલે બાલ્યાવસ્થા છે ત્યાં સુધી, એટલે કે બાળ અવસ્થામાં ક્રીડા સક્ત એટલે રમત ગમતમાં આસક્ત રહે છે. તરુણસ્તાવત એટલે યુવાન થાય છે ત્યારે તરુણી એટલે સ્ત્રીમાં આસક્ત થઈને રહે છે. વૃદ્ધસ્તાવત ઘરડો થાય છે ત્યારે ચિંતામગ્ન થઈને જીવે છે. પણ પરે બ્રહ્મણી કોપીને લગ્ન, પણ ભગવાનમાં કોઈ આસક્ત થતો નથી, કોઈ ભગવાનનું ભજન કરતો નથી. બાળપણ રમતમાં કાઢે છે, યુવાની સ્ત્રીઓની પાછળ ફરવામાં એટલે કે એની એમાં જોડાવામાં કાઢે છે, ગઢપણ છે જાત જાતની ચિંતામાં કાઢે છે, પણ આ જીવ કોઈ રીતે ભગવાન ભજતો નથી. કેટલી વાત સટીક સરસ કરી છે, જાણવા છતાંય આમ જ જાય છે ને કે આવું નહીં કરવું જોઈએ, આગળ કયું એમ જ કરવા જેવું છે, ભજન કરી લીધા જેવું છે. જો આંખ ખુલે નહીં, આખો દિવસ ભજન થયા રાખે તેના જેવો કોઈ ભાગ્યશાળી નહીં. પ્રથમનું પહેલું જ વચનામૃત મહારાજ કે ભગવાનના મૂર્તિમાં અખંડ મનની વૃત્તિ રાખવી એના જેવું કોઈ કઠણ સાધન નથી ને એના જેવી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. કારણ કે ભગવાનની મૂર્તિ છે, ચિંતામણી તુલ્ય છે. ચિંતામણી જેના હાથમાં હોય, જે ઈચ્છે તે પ્રાપ્ત થાય છે. તેમ જેને ભગવાનના સ્વરૂપમાં મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે છે એ જો ઈચ્છે તો જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ ગોલોક વૈકુંઠ આદિ ધામ જોવાની ઈચ્છે તો તત્કાળ દેખે છે, એને કંઈ બાકી રહેતું નથી. પણ આપણે કરવું નથી. કરવું છે શું? બસ આવી જ રીતે બાલસ્તાવત ક્રીડા સક્ત. ભગવાનની મૂર્તિ તો ચિંતામણી હશે જ, પણ મનુષ્ય દેહ પણ ચિંતામણી છે. મનુષ્ય દેહ મહાપદાર્થ હે પારસ ખાની, હે પારસ ખાણી. કહત કબીર સુનો ભાઈ સાધો, બીજા કોઈ સાંભળે એમ છે નહી. કહત કબીર સુનો ભાઈ સાધો, એ તો કોઈ સંત વિરલાય જાણી, રેવું તમારી નગરી મારામ જબ લગ હે દાના પાની, જબ લગ હે દાના પાની. માટે મનુષ્ય દેહ મહાપદાર્થ હે પારસ ખાન. એક જ પારસમણી મળે ને તોય માલામાલ થઈ જાય. ઇન્ફિનિટી અંદર ગોલ્ડ છે ને. પારસમણીનું એવું કહેવાય છે કે લોખંડને અડાડો સોનું, રેલવે પાટાને અડાડી દો બધું સોનું થઈ ગયું. એટલે એક પારસમણી મળે તો પછી કઈ બાકી રહેતું નથી. આ તો પારસની ખાણ છે, અનંત પારસ એવું આ મનુષ્યનું દેહ છે. પણ બાળકને હાથમાં હોય એટલે શું કરે? રમે બસ. એટલે બાળપણમાં રમવામાં જ આસક્ત રહે છે. આવા મનુષ્ય દેહ પારસમણી જેવો, ચિંતામણી જેવો છે. તો જેમ બાળક કાંકરો માનીને રમા કરે, એવી રીતે આપણે પણ. એનો અર્થ એવો પણ થાય, જ્યાં સુધી રમત ગમતમાં આસક્ત છે ત્યાં સુધી એને બાળક જ માનવો. મનુષ્ય દેહને એ રમત ગમતમાં પારસમણીને વાપરે એના જેવું છે. શાલિગ્રામને ચટણી વાટવામાં વાપરે એના જેવું છે. બાળપણમાં રમત ગમત અને કેવા આસક્ત હોય રમતમાં, તમે જુઓ ને કેવી માથું ફાડી નાખે એવી ગરમી હોય, પણ આ ક્રિકેટ રમનારા આપણે આ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં એમાં જોઈએ ખુલ્લા માથે તમને એસીમાં પરસ્યો વળતો હોય અને એ બપોરના જ પાછા 12-3 જ રમતા હોય, જુઓ છો ને તમે, એને તડકો લાગે નહીં, કાંઈ નહીં જો નહીં, કાંઈ ઠંડા પાણી માગી બોટલ ત્યાં પડી હોય પીતા જાય રમતા જાય ને ભુવાન ભાન ભૂલી જાય. બોલો કેટલા આસક્ત છે, રમતા રમતા કંઈ વાગી જાય લોહી નીકળે તોય કંઈ ખબર ના પડે, એટલું ભાન ભૂલીને આસક્ત થઈને રમે છે. વિદેશની અંદર વર્લ્ડ કપ રમાશે, આ ફૂટબોલ આજ શરૂ થયો કાલે થાય છે, બસ રાતના 2 શરૂ થતું હોય આપણા ભારતના સમયે તો 2 જાગીને ટીવી ઓન કરીને બેસી જાય, પણ કોઈ મરદ પૂજા કરવા માટે જાગ્યો 2? અરે 4 કોઈ જાગ્યો? અરે 6 કોઈ જાગ્યો? હે ભાઈ કોઈ 8 જાગ્યો કોઈ મરદ? અમે તો ઘણા 10 ફોન કરીએ ત્યારે પૂજા કરે છે. અને ક્રિકેટ માટેનું ફૂટબોલના વર્લ્ડ કપ હોય તો 2-3 ગમે તેટલા વાગ્યા હોય બોલો બેસી જાય, કેટલો આસક્ત છે. એટલું ભગવાનમાં આસક્ત છે કે ભાઈ રાત્રે ઉઠીને એમ થાય ચાલો કથા સાંભળી લઈએ, ના રે ભાઈ 5 લઈએ નામ લઈએ. ગુણાતીતાનંદ સ્વામી કે માળા ઘણા કે પેશાબ કરવા જાય છે ને તો આંખ નથી ઉઘાડતા, એ કે વળી માલ વયો જાય છે તો ઊંઘ હોઈ જાય. સ્વામી કે એવા હોય એ ભજન શું કરે? એટલે 12 નો મહત્વનું વર્ષ હોય તોય જો એ ક્રિકેટ કે વર્લ્ડ કપ રમાતા હોય તો એ ભણવાનું બગાડી નાખે, પણ રમત ગમત છોડી શકે નહીં. કેટલા પણ આમ લોકો લાગી પડ્યા હોય છે અને એમાં એ પોતાની માનીતી ફેવરિટ ટીમ હોય એ હારતી દેખાતી એટેક આવી જાય, લે મરી જાય, ગોથું ખાઈ પડી જાય, કેટલાય મરી જાય છે. એ ક્યાં તમારા ભાણિયા થાય છે? આટલું બધું થઈ જાય હદ છે હો. પણ સચિન તેંડુલકરને પગના અંગૂઠામાં ઓપરેશન કરાવ્યું ને કોઈ એમને પછી એવું કહે કે આવું પેપરમાં કે હવે કદાચ પહેલા જેવું ક્રિકેટ નહીં રમી શકે, તો એક જણા આપઘાત કરી નાખ્યો, ઓલો રમે છે ને ઓલો ઉયો ગયો. કેવું આસક્ત, હે જીવન આપી દે જીવન, ઓલો ઓલો સચિન એને 1 દેવાનો ન હોય, આનાથી 5 નહીં 1 પણ જો ભગવાનનું ભજન કર્યું હોય તો ભગવાન એને અભરે ભરી દે. પણ ક્રીડાશક્ત રમત ગમતમાં કેવું આશક્ત, ખોટી જગ્યાએ ભરાઈ પડ્યા છે ને એમાં કઈ બકાત છે કોઈ? એટલે સ્કૂલમાં સાહેબે છોકરાઓને પૂછ્યું કે આમ માણસ વધારે બુદ્ધિશાળી કે પશુઓ વધારે બુદ્ધિશાળી, તમને શું લાગે? માણસ જ વધારે બુદ્ધિશાળી? એક છોકરો ઉભો હતો ને કે સાહેબ પશુઓ વધારે બુદ્ધિશાળી છે. સાહેબ કહેલા કઈ રીતે? તો કે સાહેબ જુઓ હા સાચું કહું, કારણ કે આ સૂત્રાત્મક વાતો બધી એ બહુ જબરી હોય. સ્કૂલમાં એક જણાએ પૂછ્યું કે ઇમ્પોર્ટન્ટ એક્સપર્ટ એનું એક્ઝામ્પલ આપો, તો એક છોકરો ઉભો છે ને કે સોન્યા ને સાન્યા. સોન્યા ઇમ્પોર્ટ, સાન્યા એક્સપર્ટ. સાહેબે ગોથું ખાઈ ગયો બોલો. એટલે કઈ છોકરા અકલ વગરના છે એવું નથી એમ. ગોથા ખવડાવી દે. એટલે કે સાહેબ પશુઓ વધારે બુદ્ધિશાળી છે, પ્રોફેસર ને ચક્કર આવી ગયા. એ મળે આ તો ગજબ કહેવાય. અત્યાર સુધી બધા શાસ્ત્રો ધર્મગુરુ બધા એમ જ કે છે કે માણસ બુદ્ધિશાળી, કોઈ ઢોર ચંદ્ર ઉપર થોડું આંટું મારી આવ્યું, માણસો આંટા મારી આવ્યો. તો કે ના સાહેબ, પશુઓ વધારે બુદ્ધિશાળી છે. તો કેવી રીતે? તો કે જુઓ, આપણે પાંચ ઘોડાઓની દોડવાની રેસ ગોઠવી હોય, પાંચ ઘોડા દોડતા હોય તો 50,000 માણસ જોવા આવી જાય, પણ 10 છોકરા દોડવાની સ્પર્ધા રાખી હોય, એક એક ઘોડો આવ્યો. અરે ઘોડો શું, કોઈ બકરી ઘેટું ગધેડું કોઈ આવ્યું? તો કે ના, વધારે બુદ્ધિશાળી છે, આમાં શું જોવાનું હોય? અને આમાં શું કામ ટાઈમ બગાડવો? એના કરતા લીલા ખેતરમાં ચરીએ ને મજા કરીએ ને. આમાં શું, નનકીક ચડીઓ પહેરીને આટા મારે છે, એમાં શું જોવાનું? બોલો, ખબર ન હોય ને તોય પાછા જોતા હોય. એટલે ફૂટબોલ રમતા હતા તે લાલુ પ્રસાદ જોવા બેઠો છે, એ કે એ સબ ક્યાં કર રહે, તો કે ગોલ કરતે, તો બોલ તો ગોલ હે હી, બોલ તો ગોલ હે હી, તો ફિર ગોલ કરને કે ક્યાં જરૂરત હે. રમત ગમત નું સમાપન થયું તો આપણા રમત ગમત મંત્રી પછી ઉભા થયા પ્રવચન કરવા. તો કે આ બધા રમતા હતા, મને બહુ દુઃખ થયું, આપણો દેશ કેટલો ગરીબ છે, 22-22 છોકરાને વચ્ચે એક જ દડો બધાને એક એક આપી દેવો જોઈએ, કઈ ખબર ન પડે તો આવું હાલે રાખે. એટલે બુદ્ધિશાળી તો પશુઓ જ, માણસો એની પાછળ પડ્યા છે. જો આનો અર્થ એવો નથી કે બાળપણમાં રમવું નહીં, અથવા કોઈ વયે થોડું ઘણું રમવું નહીં, એવું નથી. પણ ખાસ કરીને બાળકની જ્યારે વાત છે ત્યારે બાળકો રમે એનો વાંધો નથી. જોકે હવે તો બાળપણ જૂટવાતું જાય છે, પણ એની સાથે કહેવાની વાત છે કે એને સંસ્કાર આપવા જોઈએ અને બાળકને પણ ભજન ભક્તિના માર્ગે વાળવું જોઈએ. અને થોડુંક બાળક સમજણું થાય તો એમણે પણ ભગવાનને માર્ગે વળવું જોઈએ. પણ હવે આજે તો તમે જુઓ છો ને કે બુદ્ધિશાળી લોકો બધા ભેળા થાય એટલે એના સેમિનાર ચાલે અને પ્રવચનો ચાલે. ભાઈ, બાળકોને તો ધર્મના શિક્ષણથી દૂર જ રાખવા જોઈએ. બાળ માણસ ઉપર કોઈ પણ જાતનું એવું આ બીજારોપણ કરવું જ ના જોઈએ, કારણ કે એમની બુદ્ધિ કાચી છે. પરિપક્વ બુદ્ધિ યુવાન થાય અને એની બુદ્ધિ પક્વ થાય પછી એ કોઈ ધર્મને ગ્રહણ કરે તો જ એના ચોઈસ પ્રમાણે પસંદગી પ્રમાણે એને કરવા દેવું જોઈએ. પણ આપણે એના ઉપર કોઈ ધર્મના સંસ્કારો, ક્રિયાકાંડો કે કોઈ પ્રકારની ઉપાસના, એ વિધિ વિધાનો, કોઈ શાસ્ત્રો, કોઈ શાસ્ત્રના વચનો એના ઉપર ઠોકી ન દેવા જોઈએ. બાળકને મુક્ત રાખો. આવી જાતની બધી આજે ફિલોસોફી છે કે બાળકોને તો કંઈ આવું શીખવાડવું જ નહીં. બસ એટલે જ ને, ઘણા લોકો તો બધા બિન સાંપ્રદાયિકના બહુ એવા દંભી લોકો છે, ગણેશનો ગ કાઢી નાખ્યો, ગધેડાનો ગ રાખ્યો. કક્કો શીખવાડે એમાં ગણેશનો ગ આવતો, હવે ગધેડાનો ગ શીખવાડે. ધર્મના સંસ્કાર બાળ માણસ ઉપર કંઈ નહીં નાખવા જોઈએ, એ જોર જુલમ છે. ઇંગ્લેન્ડની અંદર એક કવિ થયા, એનું નામ કોલરિજ, કોલરિજ. એનો એક મિત્ર એને મળવા આવ્યો, એ બેઠા હતા ને એમાં પાછી આ વાત નીકળી. એટલે એનો મિત્ર કહે કે આ બધા લોકો નાના બાળકોને ચર્ચમાં લઈ જાય છે, ને મુસ્લિમ લોકો એના મસ્જિદમાં લઈ જાય છે, હિન્દુઓ એના ટેમ્પલમાં લઈ જાય છે, અને જાત જાતના એના ધર્મોના અને સૌ સૌના પોતાના ધર્મના આ બધી સંસ્કારો નાખી નાખીને બાળકોમાં ધાર્મિક શિક્ષણ ઠસાડી દે છે, ધર્મ પકડાવી દે છે, અમુક પ્રકારની ભાવનાઓ પકડાવી દે છે ધાર્મિક, અને બાળક એ કરતો થઈ જાય છે. એટલે એનું મન આપણે પહેલેથી આપણા પ્રમાણે ઢાળીએ છીએ, પણ એને પોતાની પસંદગી કરવાની તક આપવી જોઈએ. અને યુવાન થાય સમજે ત્યારે એની મેળે પસંદ કરવાય, એ યોગ્ય છે. પણ આ તો એક પ્રકારનો, જુદી જ પ્રકારનો ત્રાસવાદ છે એમ બાળ માણસો. તમારું શું કેવું થાય છે? કોલરિજને પૂછ્યું. કોલરિજ કંઈ બોલ્યો નહીં કે ભાઈ તો માત્ર હું તો શું કહું, લોકો છે વિચારે. પણ હું વિચારીશ અને પછી તને જવાબ આપીશ. ભલે, આ વાતને બે ત્રણ મહિના નીકળી ગયા, કોલરેજ કોઈથી બોલ્યો જ નહીં કાંઈ. પણ એક દિવસ એના મિત્ર ઘણીવાર મળતા જ હોય ને, એમાં એ બેઠો હતો, તેને કીધું, ભાઈ ચાલો ને, બહુ મજાની વાત છે. શું અમુક લોકો તો એ જે મેથડથી સમજાવતા હોય છે, નાભી સુધી વહી જાય એમ. એટલે કોલરેજ તો ત્યારે કહી શકતો હતો, પણ એને ત્રણ મહિના સમજીને જવા દીધા. બે ત્રણ મહિના નીકળી ગયા પછી બેઠો હતો, પછી કીધું, ભાઈ આજે થોડો અહીંયા આપણને ઠીક નથી લાગતું, તો મારો બગીચો છે, તેમાં બગીચામાં આપણે ફરવા જઈએ, લટાર મારીએ, હરીએ ફરીએ, હળવા થઈએ. એટલે કે હા, કોઈ વાંધો નહીં, ચાલો. હવે બગીચામાં ફરવા નીકળ્યા, કોલરીઝના પોતાના બગીચામાં જાત જાતના ફૂલ છોડ આ ત્યાં ઘણું બધું હતું, ફરવા નીકળ્યા અંદર. પણ ભાઈ પગ મુકાય નહીં, જાડા ઝાંખરા ડાળીઓ ગુલાબની આ તે હાલે, બે ડગલા ચાલે તો કાંટા વાગે, કપડાં ફાટી ગયા, આના પોતાના મિત્રના ઉજળા પડી ગયા, લોહી નીકળી ગયા, કાંટા ખૂંચી ગયા, કેટલા સડેલા ને સૂકેલા પાંદડા ને આડીવળી વેલીઓ ને ડાળીઓ ને ગૂંથાઈ ગયેલી, ચલાવી દી ફરવું શું બગીચામાં. એટલે દોસ્તાર એટલો બધો ખીજાણો કે એટલે આ તું આ શું વાત કરે છે, બગીચો કે છે ને, આના કરતાં જંગલ સારું હોય, જંગલમાં કંઈક મજા આવે, આને તું કેમ એમ કે છે કે બગીચામાં થોડું ફરીએ તો મજા આવે છે, લુગડા ફાડી નાખ્યા, કપડાં ફાડી નાખ્યા, ઉજાડા થઈ ગયા, કાંટા વાગી ગયા, આને તું બગીચો કહે છે. તો કે એમાં એવું છે, હું વૃક્ષો ઉપર કોઈ પણ જાતનો જુરઝુલમ કરતો નથી, એની સ્વતંત્રતા ઉપર હું તરાપ નથી મારતો, એને જેમ વિકસવું એમ વિકસવા દઉં. એટલે પેલો કે તમે શું કહેવા માગો છો, તો કેમ નહીં, બસ એની સ્વતંત્રતાને હું નથી કંઈ રોકતો નથી. એટલે પેલો દોસ્તાર કે સમજ્યો સમજ્યો ને, તો કહા બસ એ જ, જો આ ફૂલ છોડ છે એને પણ આપણે એની સ્વતંત્રતાને રોકીને પણ આપણે થોડા સાફ સુથરા કરીને એને કાપીને સરખા નથી કરતા, તો આ બગીચો જ દુઃખરૂપ થઈ જાય છે અને આપણને લોહી લુહાણ કરી નાખે છે. તો જે બાળકોને આપણે ધાર્મિક સંસ્કાર નહીં આપીએ, એ બાળકો શું થશે? એ પોતે દુઃખી થશે, કેટલાને લોહી લુહાણ કરશે, કેટલાયના કપડાં ફાડશે, ચારિત્ર વિહીન કરશે, મતલબ કેટલા સમાજને ભારરૂપ થશે, એમાં કોઈ સુંદરતા રહેશે? પેલો પગમાં પડી ગયો, કોલરેજ તારી વાત સાચી છે. તો બસ ત્યારે બાળકને આ અવસ્થાએ આપણે એને ઘડવું જ જોઈએ. પણ ઘણા લોકો હા ધાર્મિક સંસ્કાર નાખવા, એમાં એવું નથી કટ્ટરવાદ નાખવો, ઘણા લોકો શું કે બસ હિન્દુ લોકો છે એને હિન્દુના સંસ્કાર નાખે છે, જૈનો એના નાખે છે, મુસ્લિમો એના નાખે છે, તો હિન્દુઓ મુસલમાનનું બધું શીખવાડશે એના ઘરમાં, વૈષ્ણવ હોય છે એ જૈનની વાતો કરશે, જૈન ધર્મોને પાળતા છે મા બાપ એ સ્વામિનારાયણ સંપ્રદાયની વાતો કરશે, મૂર્ખા બધા જેનો જે હોય એ જ વાત કરે ને, જેને જે ભાવે છે એ જ કરે. હે, જે કોંગ્રેસી મા બાપ હોય એ એના છોકરાને કહે છે તું ભાજપનો થાજે, અને ભાજપી હોય એમ કે છે તો કોંગ્રેસી થાય. એ કટ્ટર ન થાય એ શીખવવાની વાત છે, બાકી તો જે જે પોતપોતાના જે ધર્મો છે, સંપ્રદાય છે, જેને વારસામાં મળ્યા છે, જે હોય છે, ધર્મ જનૂન એ સારું નથી, એ સહિષ્ણુ બને, બધાના ધર્મોને અપનાવે, સારા કહે બસ. પણ આમાં શું લડાઈ ક્યાં છે? માં રોજ ધર્મ સારો ને સાચો, આપણે તો આશ્ચર્ય થાય એમ કે એનો તમે ઊંડો અભ્યાસ કરો તો એમાં આપણને એમ જ થાય કે આમાં રૂડું તો કેટલું થતું હશે, પણ તમે એમ જુઓ તો બસ, તમે જ્યાં સુધી આ ધર્મ ન અપનાવો ત્યાં સુધી તમારો મોક્ષ ન થાય, તમારું ભલું ન થાય, કેટલું એમ. એટલે કટ્ટરતા ન હોવી જોઈએ, જનૂન ન હોવું જોઈએ. મુસ્લિમોનું જનૂન અને કટ્ટરતા બે તલવારથી માથા કાપી નાખે, પણ તમે જો એના ન થાવ તો કટ્ટર છે ને જનૂન છે. ખ્રિસ્તી ધર્મ તમે જો કોઈ પણ હિસાબે તમે ઈસુને શરણે થાવ તો જ તમારો ઉદ્ધાર, બાકી નહીં. સારી વાત, સૌને આવું છે. એ તો ઠીક છે, પણ આપણે કોઈ પણ જૈન ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, ઇસ્લામમાં કેટલાય ફાટા છો, આપણે એક લાગે પણ એક નથી, એમાંય કેટલાય ફાટા છે, ગણાય નહીં હો. આપણે પણ સામેદાની સંપ્રદાયમાં કેટલા ફાટા હોય, પણ તમે આશ્ચર્ય જોયું, જૈન બૌદ્ધ ઇસ્લામ ખ્રિસ્તી બધામાં ફાટા છે, વૈષ્ણવો બધામાં ફાટા છે, પણ સૌ ફાટાઓમાં એક સંપ્રદાય એમાંય ફાટાઓમાં પાછા બધાને એમ જ છે, તમે એનામાં આવો તો જ તમારો આત્યંતિક મોક્ષ થશે. રાત દિવસ એના માટે ફિલોસોફી લઈને મંડી પીડ્યા હોય છે, બીજે ક્યાંય કલ્યાણ જોતા જ નથી, કોઈ ભાળતા જ નથી, એવું તો કઈ હોય જ નહીં. એટલે એ કટરતા અને જનૂન એ સંસ્કાર બાળકમાં નથી નાખવાના. બાકી શ્રીજી મહારાજે લોયાના 9મા વચનામૃતમાં બહુ સરસ વાત કરી છે. આ વચનામૃતમાં તો બધું છે. શ્રીજી મહારાજ કે બાળપણ હોય, કાચી બુદ્ધિ હોય, એ જ વખતે શ્રુતિ સ્મૃતિ આદિ ધર્મ ગ્રંથોમાંથી સદાચાર રૂપી ધર્મ છે એનું શ્રવણ કર્યું હોય તો જ જીવનમાં ધર્મ પાંગરે છે. બસ મોટી ઉંમરે જ્ઞાન ભક્તિ વૈરાગ્યની વાતો બરાબર છે, પણ કાચી ઉંમરમાં જ આ એને શ્રવણ કરવું જ જોઈએ. વિધિ વિધાન, આ બધા સત્કર્મો, સદગુણો, ધર્મના સદાચારો એનું શ્રવણ કરે તો જ ધર્મ એના જીવનમાં આવે. વાત સાચી છે ને, આ કાચી ઉંમરમાં એને સદાચાર શું છે એ સમજાઈ જવું જોઈએ, અને તો જ એ લોહીમાં ઉતરે. આજે તકલીફ જ એ છે ને, કોઈ તમે બાળકો તમારા ઘરે જન્મે છે, કોઈ બચપણથી એને સંસ્કાર આપવાની વાત કોણ કરે છે? ભલે કોઈ ધાર્મિક લોકો હોય એ વળી શીખવાડે દેવ દર્શન કરવા, મસ્તક નમાવવું, માળા પૂજા બધું શીખવાડે, બાકી પણ એવા કેટલા ટકા? અને એવા સત્સંગી હોય, વૈષ્ણવ હોય તોય એમાંથી નહીં 5-1% લોકો જ આવું જ કરે છે, બાકી એના છોકરાઓને ખુદ નહીં કંઈ શીખવાડતા નથી, એમને છૂટા જ મૂકી દે છે. આ બાબતમાં મોજ મજા કરાવે, લાડ લડાવે, અને ભણવામાં હોશિયાર થાય એના માટે કેજીથી માંડીને બધી જ સવલતો એ ખર્ચે. ધાર્મિક સંસ્કાર આપવાનું, સદાચારનું શિક્ષણ આપવાનું તો કોઈ તસ્તી લેતું જ નથી, ખરેખર નથી લેતું કોઈ. કોઈને એમ થોડું થાય છે કે છોકરો ઘણો મોટો થતો જાય છે ને હજી પૂજા પાઠ તરફ, ભગવદ્ ભક્તિ તરફ હજી વેળ્યો નથી, ચિંતા થાય થોડી? ના, એનો ગ્રેડ વધતો નથી, ફર્સ્ટમાં, સેકન્ડમાં, થર્ડમાં, ફોર્થમાં, હજી ગ્રેડ નથી વધતો. મારે મારા બેટાને તો મારે ડોક્ટર કરવો છે, એન્જિનિયર કરવો છે, અને એ જો નહીં થાય તો એનો શું અર્થ છે અમારું લાઈફમાં પછી કોણ? એની ચિંતા થાય, પણ પહેલી ચિંતા થતી નથી. એટલે બચપણમાંથી માતા પિતા ઘણી વાર ધર્મની એલર્જી લોકોને, એટલે પોતાના સંતાનોને, તમારા સંતાનો કેમ થઈ જાય છે જોઈને, કે તમે ડ્યુઅલ પર્સનાલિટીથી જીવો છો, તમે ધર્મની વિધિ પૂજા પાઠ બધું કરો છો, પણ બાકી બધી અનીતિ, ખોટું બોલવું, દુરાચાર, આ તે બધું જ ચાલુ હોય. એટલે છોકરાઓ કે આના કરતાં આ ન કરવું સારું, તિલક ચાંદલો કરવો અને લૂંટ ચલાવવી, અનીતિ કરવી, ભ્રષ્ટાચાર કરવો, વેળસળો કરવી, ખોટું કરવું. તો જેમ જેમ બાળક મોટું થાય ખબર પડે કે આના કરતાં તો સાસુ વહુ બે ભગવત ભક્ત હોય, કે વૈષ્ણવ હોય, કે સત્સંગી હોય, કે જે તે હોય, પણ એટલા ઝઘડતા હોય. આજના ભણેલે ગણેલે જો મને ઘણા એ વાક્ય છે કે એમને લગ્ન થાય, બીજા પરિવારમાંથી છોકરી આવે, પછી સત્સંગની થોડી વાતો કરે, પછી સત્સંગ સમુદાય હોય ત્યાં ભેળા થાય, તો ત્યાં એવી ખેંચા ખેંચી આ બધું જોવે ને, તો કે આના કરતાં સત્સંગમાં ન પડવું સારું. એટલે નાસ્તિકોથી લોકો નાસ્તિક નથી થતા, આસ્તિકોની ખોટી રીત રસમથી, જડતાથી લોકો નાસ્તિક થાય છે. સાચા આસ્તિકો હોય, સાચા ધાર્મિક લોકો હોય, એને જોઈને જ લોકોને એમ થાય કે આ કરવા જેવું છે. એટલે તમે સાચી રીતે ધર્મને અપનાવો, પૂજા પાઠ, સદાચાર, તો બાળકને સેજ જે જ થશે કે આ મા બાપમાં હેત તો હોય જ ને, સેજે થાય કે મારા, અને તમારું ખૂન વહે છે એમાં, પણ તમે એવી રીતે જીવતા નથી એટલે એને એમાં દિલચસ્પી થતી નથી, મોટા થઈને ઉલટાનો એ છોડી દે છે. ખરા જે ધાર્મિક લોકો હોય તો એ ક્યારેક ભૂલ ખાઈ જાય છે, એ પછી બહુ સારા હોય, ખરેખર ડ્યુઅલ પર્સનાલિટી ન જીવતા હોય, સત્ય હોય ને સત્યમાં જીવતા હોય, પણ એ અત્યંત જડતા કરે બાળકો ઉપર. ઉઠી જવાનું 5 વાગે એટલે ઉઠી જ જવાનું, બસ 10-15 કલાક પૂજામાં બેસી જ રહેવાનું એટલે બેસી જ રહેવાનું, આંખ નહીં ખોલવાની એટલે નહીં ખોલવાની, ધરાવ્યું નથી એટલે પછી નહીં જ ખાવાનું. બાળક છે, એની સાથે થોડું સમાધાન કરીને પણ એની સાથે શિક્ષણ કરવું પડે, એને શું ખબર છે. પણ એ જો કદાચ ધરાવ્યા વગરનું ચાખી ગયું ને એને જે મારપીટ કરે ને બાળક, કે હવે આનાથી ભગવાનથી છેટા હારા. એટલે આવી જડતાથી આવું થઈ જાય છે. એટલે બહુ સમજીને જો કરે તો જરૂર થાય, પણ માતા પિતાની એ રીતરસમ હોય તો સેજે બાળકોમાં આવે. એ મીરાબાઈના મા બાપમાં ભક્તિ હતી તો નાનપણથી મીરાબાઈને ભક્તિ આવી. એ 5-6 વર્ષના મીરાબાઈ હોય તો સવારે ઉઠી કેટલા ઓતપ્રોત કૃષ્ણની મૂર્તિમાં થઈ ગયા છે. સવારે ઉઠીને મીરાબાઈ એમના બાને કહે છે, બા માયરી મેં તો સપને મેં પરની ગોપાલ, માઈ મેં તો સપને મેં પરણી ગોપાલ, પીલી પીલી હરદી ભરી મેરે અંગ મેં, માઈ મેં તો સપને મેં પરણી ગોપાલ. જો કેવા રંગાઈ ગયા છે, માં આજ મને સ્વપ્ન આવ્યું, આજે હું ગિરધરલાલ સાથે મારા લગ્ન થયા, મારા અંગમાં હળદી ભરી હતી, અમે મંડપમાં 4 ફેરા ફરતા હતા અને બહુ શ્યામ સુંદર ગોપાલ, મારા વર તો બહુ સુંદર છે, મારો વર તો સાંવરો ગોપાલ છે. એ મીરાબાઈને ઠસી. લગ્ન પછી કૌટુંબિક રીતે પ્રસંગ પ્રમાણે કર્યા, પણ એમણે ગિરધરની મૂર્તિ સાથે રાખીને માંડવામાં 4 ફેરા ફેર્યા. આવી મહિલા હજી સુધી કોઈ થઈ નથી. ભાળ આ સંસ્કાર ઘરમાં થયા. એટલે બચપણમાં ક્રીડા શક્તિ હોય, રમતગમતમાં મન હોય, પણ સાથે બાળકોનું ઘડતર કરવું અને બાળક અવસ્થા જેમ જેમ મોટી થાય તેમ ધીમે ધીમે ભજનમાં, સદાચારમાં, સત્સંગ શ્રવણમાં એના જીવનના દિવસો જાય, સમય જાય, એવું કરવું જ જોઈએ. પાયો છે ને, એ તો બિલ્ડિંગનો પાયો છે, એ જ કાચો રહી જાય તો આગળ ઉપર નુકસાન છે. બાળપણ આવી રીતે જાય છે. મોટા મોટું દુઃખ જે છે ને કે સંસ્કાર રહી જાય છે ઘડવાના, એટલે જ તો આ સમાજ આટલો બધો પેલો થઈ ગયો. પહેલાં બાળકોને એવી રીતે ગુરુકુળોમાં જ મૂકી દેતા અને સમાજ ગુરુકુળોમાં પાછું મૂકવાનું એટલે 12 વર્ષ સુધી ઘરે જ નહીં આવવાનું. ભાઈ અત્યારે તો મહિનો દાડો રહ્યામાં 3 તો વેકેશન આવે, એક મહિનામાં 3-3 વાર ઘરે જઈ આવે. ઘણી બધી આ તકલીફો છે. બાળપણ આવી રીતે જાય છે, ઉછેર સરખો થતો નથી, રમત ગમતમાં જાય છે. ત્યાં યુવાની આવે તો તરુણ સ્થાવત તરુણી વખત બસ પતિ ગયું પછી તો. અને જો આજે તો બધાને જુવાની વેલી આવી જાય છે. તરુણ યુવાન અવસ્થા બસ. એક છોકરાને પૂછ્યું કે તું મોટો થઈને શું કરીશ, તો કે લગ્ન કરીશ. એમ નહીં તું શું બનીશ, તો કે દુલ્હા બનીશ, વરરાજો બનીશ. એમ નહીં તું શું હાસિલ કરીશ, તું શું મેળવીશ, તો કે દુલ્હન વાઈફ મેળવીશ. સ્ત્રી સિવાય કાંઈ મગજમાં નથી. જોયું તમે ચારે બાજુ જ્યાં જ્યાં નજર મારી, જ્યાં જોવે ત્યાં બસ. એ યુવાની એ અવસ્થા જેવી છે, જ્યાં જોવે ને ત્યાં બસ. ચંદ્ર સામે જોવે તોય બસ એ તારોડિયાને આમ તારલાવાને જોવે તો એમ થાય કે આ લઈને એના ભાલમાં ચોડ્યો હોય તો ખાડો પડી જાય. ભાઈ બસ જ્યાં બસ પડે આખો દિવસ એની જ કથા, એની જ વાર્તા, એનું એ જ મનન, એ જ ચિંતન. આ બસ મગજમાં બીજું આવે જ નહીં. તમે જુઓ ખરા આ કુદરતની સૃષ્ટિમાં આ અવસ્થા કેવી ગાંડી તૂર બનાવી છે. અખંડ બસ એ જ બસ. એ ખોવાઈ ગયો એને વિચારોમાં, બસ હાલો જતો હોય તો ખબર પડી જાય કાંઈ કંઈક. અને ઘણા તો પછી એમાં કાંઈ નિષ્ફળ થોડા ગયા, આ થયા તે થયા હોય તો પછી એવા ને એવા ફિલ્મના ગીત હોય ને એ વગાડે રાખે પછી બસ. એ જ આખો દી આઈપોડમાં ફોનમાં જાર બસ બસ. એ પછી આ બસ દરિયાને કાંઠે ઉગ્યો મોહબતનો છોડવો. અરે હજી સાંભળો તો ખરા. દરિયાને કાંઠે ઉગ્યો મોહબતનો છોડવો, મારે આંગણે ઉજાગરાના ફૂલ, બોલ કોને કેવું, તારા બાપાને કે. અને પછી એમાં કે અડા થોડું ન મંધાર્યું થયું એટલે પછી વળી કાગળ લખે ને એમાં સાયરીઓ લખે, ખત લિખ રહા હું ખૂન સે, ખત લિખ રહા હું ખૂન સે શાહી મત સમજના, મર રહા હું તુજ પે જિંદા મત સમજના. એટલે આવું તો ઘણું છે. ભજન માટે વપરાયેલી, ભગવાન માટે કડીઓ ત્યાં માંડે વાપરો. સખીરી મેં તો પ્રેમ દીવાની, મારો દરદ ન જાણે કોઈ, તારા કરેલા તું જ જાણ ને બીજો કોણ જાણે. પણ આ ખાલી ઝલક આપીએ છીએ કે આવી યુવાની અવસ્થા છે. પછી મોહમ્મદ ગુલામ અલીની ગઝલ છે ને એ ગાય રાખે પછી. અરે ભાઈ હરી હરી કરો પણ આમ બસ એ ગાંડા તોર થઈ છે. આટલું મન ભગવાનમાં લાગી જાય તો શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું છે, કામીના પુરુષને જોઈએ છે ત્યારે એમ થાય છે, જેવું કામિક પુરુષને સ્ત્રીમાં હેત છે એ જોઈએ છે ત્યારે અમને એમ થાય છે મહારાજ કે આવું હેત આપણે ભગવાનમાં હોય તો કેમ, તો કેવું સારું. એટલે એવો હેત તુલસીદાસજી પણ કહ્યું છે, કામી નારી પિયારી જીમી લોવી પ્રિય જીમી દામ, તિમી રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોહિરામ. શું વાત લખી, ભાગવત હોય બધા શાસ્ત્રો જુઓ, ભગવાનમાં હેત કેવું કરવું, તો જાર પરણ્યાલાલો નહીં હો, ક્યાંય પતિ પત્નીની વાત કરી જ નથી, પતિ પત્ની જેવું હેત રાખો, કારણ કે એ ઝઘડતા જ હોય, એમાં હેત હોય જ નહીં, એ તો પછી નભાવવાના હોય. હેત તો આડામાં જ હોય બસ. ના ના હા ખરેખર છે, સમાજ મળવા દે નહીં, છૂટથી મળાય નહીં, પછી જે આમ છૂપકે છૂપકે હા એટલે એમાં બહુ એ આ બધું આ સમજાવવા માટે અમારે આ ગંદકી છે પણ કાઢવી પણ ભાગવતમાં એવું જ કહે છે. નારદ ભક્તિમાં સૂત્રમાં પણ એમ જ કીધું છે, જારવત જાર પુરુષો, વ્યભિચારી પુરુષો, જે ખોટી રીતે જે હેત કરે છે સ્ત્રી પુરુષો, એમાં જેવો હેત છે એવું હેત અમને ભગવાનમાં થવું જોઈએ. કેટલું છોડી દે છે, લાજ શરમ મૂકી ના તે બધું કેટલું એવું હેત. બાકી પરણેલા અને પતિ પત્નીની કોઈની વાત ક્યાંય ભાગવત આદિક શાસ્ત્રોમાં કીધી જ નથી, એટલે એમાં નહીં જ હોય હેત. આ હેતની વાત છે, કામ એ નારી પિયારી જે લોભી પ્રિય જીવના, લોભિયાને જે પૈસો વાલો હોય ભાઈ રોજ ગણે, વધી ના જાય પણ રોજ ગણે, ગણ્યા વધે નહીં પણ એ બસ એનું મન એમાં જ હોય, પેલાનું મન પેલામાં જ હોય. તુલસીદાસજી કે હે ભગવાન મને આવું હેત તમારામાં થાય આવું માગું છું. શ્રીજી મહારાજ પણ એમ કીધું કે અમને આવું ક્યારે જોઈએ છે ત્યારે એમને એમ થાય છે કે આવું હેત ભગવાનમાં હોય તો કેવું સારું, અને એવું હેત હોય તો પાર ઉતરી જાય ને. બસ અષાઢી રાત હતી, મેઘલી રાત જામી હતી, અનરાધાર વરસાદ વરસતો હતો,